શ્રી પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 49 અનુક્રમિકા પ્રમાણે અનુવાદ પ્રમાણે અધ્યાય 95 હોઈ શકે છે, પરંતુ અનુવાદ પ્રમાણે જે રીતે સંક્ષિપ્ત તેમનું ભાષાંતર કરેલું છે એ પ્રમાણે અનુક્રમિકામાં જે જે મુખ્ય પ્રસંગના નામ આવતા એ પ્રમાણે 49મો અધ્યાય વૈશાખ મહાત્મયના પ્રસંગમાં રાજા મહિરથની કથા અને યમ બ્રાહ્મણ સંવાદનો ઉપસંહાર. યમરાજ કહે છે, બ્રાહ્મણ, પૂર્વકાળની વાત છે. મહિરથ નામે એક પ્રસિદ્ધ રાજા હતા. તેમને પોતાના પૂર્વ જન્મના પુણ્યના ફળ સ્વરૂપ પ્રચુર ઐશ્વર્ય અને સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. પરંતુ રાજા રાજ્ય લક્ષ્મીનો પૂરો ભાર મંત્રી પર મૂકીને સ્વયં વિષયોમાં આસક્ત થઈ રહ્યા હતા. તેઓ ન પ્રજા તરફ દ્રષ્ટિ કરતા હતા, ન ધન તરફ, ધર્મ અને અર્થનું કામ પણ કદી જોતા ન હતા. તેમની વાણી તથા તેમનું મન કામિનીઓની ક્રીડામાં જ આસક્ત હતું. રાજાના પુરોહિતનું નામ કશ્યપ હતું. જ્યારે રાજાને વિષયોમાં રમણ કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યારે પુરોહિતે મનમાં વિચાર કર્યો, જે ગુરુ મોહવશ રાજાને રોકતો નથી તો તે પણ તેના પાપનો ભાગી થાય છે. જો સમજાવવા છતાં પણ તેના પાપનો ભાગ જો સમજાવવા છતાં પણ રાજા પોતાના પુરોહિતની વાતની અવજ્ઞા કરે છે તો પુરોહિત નિર્દોષ થઈ જાય છે. એ પરિસ્થિતિમાં રાજા જ સર્વ દોષોનો ભાગી થાય છે. આવું વિચારીને તેમણે રાજાને ધર્માનુકૂળ વાત કહી. કશ્યપ બોલ્યા, રાજા, હું તમારો ગુરુ છું, તેથી ધર્મ અને અર્થયુક્ત મારી વાત સાંભળો. રાજાને માટે સૌથી મોટો ધર્મ છે કે તે ગુરુની આજ્ઞામાં રહે. ગુરુની આજ્ઞાનું આંશિક પાલન પણ રાજાના આયુ, લક્ષ્મી તથા સુખને વધારનારું છે. તમે દાન દ્વારા કદી બ્રાહ્મણને તૃપ્ત કર્યા નથી, ન ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરી કે નવ્રત તપસ્યા તીર્થ પણ કર્યા. મહારાજ, કેટલા દુઃખની વાત છે કે તમે માત્ર કામને આધીન થઈને કદી ભગવાનના નામનું સ્મરણ પણ ન કર્યું. અબળાઓમાં આસક્ત થઈને વિદ્વાનોએ સંગ છોડી દીધો. રાજન, જેનું મન સ્ત્રીઓએ હરી લીધું તેને પોતાની વિદ્યા, તપસ્યા, ત્યાગ, નીતિ તથા વિવેકશીલ ચિત્તથી શું લાભ થયો? કિમ વિદ્યા, કિમ તપસા, કિમ ત્યાગેન નયને વા કિમ વિવક્તેન મનસા સ્ત્રી સ્ત્રીભિયર્ષ્ય મનોહૃતમ. ચરણ અધ્યાયનો 14મો શ્લોક. એકમાત્ર ધર્મ જ સર્વથી મહાન અને શ્રેષ્ઠ છે, જે મૃત્યુ પછી પણ સાથે જાય છે. શરીરના ઉપયોગમાં આવનારી અન્ય જેટલી વસ્તુઓ છે તે બધી જ નષ્ટ થઈ જાય છે. ધર્મની સહાય થતી જ મનુષ્ય દુર્ગતિથી પાર થઈ જાય છે. રાજેન્દ્ર, શું તમે જાણતા નથી મનુષ્યના જીવનનો વિલાસ પાણીના ઊંચા તરંગો જેવો ક્ષણજીવી અને અનિત્ય છે, જેમના માટે વિનય જ પાઘડી અને મુગટ છે. સત્ય અને ધર્મ જ કુંડળ છે તથા ત્યાગ જ કંગન છે, તેમને જળ આભૂષણોની શી જરૂર છે? મનુષ્યના નિર્જીવ શરીરને માટી અને લાકડાની જેમ પૃથ્વી પર ફેંકીને તેના બંધુ બાંધવો મોડું ફેરવીને ચાલતા થાય છે. માત્ર ધર્મ જ તેની પાછળ પાછળ જાય છે. બધું જ વહી રહ્યું છે. આયુષ્ય દરરોજ ક્ષીણ થઈ રહ્યું છે તથા જીવન પણ લુપ્ત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પણ તમે જાગૃત કેમ થતા નથી? સ્ત્રી, પુત્ર વગેરે, કુટુંબ, શરીર તથા દ્રવ્ય સંગ્રહ બધા પરાયા છે અને અનિત્ય છે, પરંતુ પુણ્ય પાપ આપણા છે. જ્યારે એક દિવસ બધું છોડીને તમારે વિવશતાપૂર્વક જવાનું છે ત્યારે તમે અનર્થમાં ફસાઈને પોતાના ધર્મનું અનુષ્ઠાન કેમ કરતા નથી? મૃત્યુ પછી તે દુર્ગમ પથ પર એકલા કઈ રીતે જઈ શકશો? જ્યાં ન રોકવાના માટે સ્થાન, ન ખાવા યોગ્ય અન્ન, ન પાણી, ન રાહ ખર્ચ કે ન રાહ બતાવનાર કોઈ ગુરુ છે. અહીંથી પ્રસ્થાન કર્યા પછી તમારી પાછળ કશું જ જશે નહીં, માત્ર પાપ અને પુણ્ય જતી વખતે તમારી પાછળ પાછળ જશે. મૃતમ શરીર મૃતસુર્જ લોષ્ટકાષ્ટ સમ ભુવિ વિમુખા બાંધવા યાંતિ ધર્મસ્તમ નુ ગચ્છતિ ગમ્યમાનેષુ સર્વેષુ ક્ષીયમાણે તથા યુષી જીવિતે લુપ્યમાને ચ કિમુત્થાય ન ધાવસી કુટુંબમ પુત્રદા આરાદિ શરીરમ દ્રવ્ય સંચય પારક્ય मध्रुवम किंतु स्वीये सुकृत दुष्कृते यदा सर्वं परित्यज गंतव्यं वशेन ते अनर्थे किं प्रसक्तस्त्वं स्वधर्मं नानुतिष्ठसि अविश्राम मम भक्ष्याम भूम पाथेय मदे देशिकम मृतः कांतार मद्वानम कथमेको गमिष्यसि नहि त्वाम प्रस्थितम किंचित पृष्ठ पृष्ठतो नु अनुगमिष्यति दुष्कृतम सुकृतम च त्वाम यास्यन्न तमनुष्यामि यास्यन् तम अनुष्य अनु अनुयास्यति चरण मध्य 19-24 श्लोक संख्या તેથી હવે તમે આળસ છોડી દે છોડીને વેદો તથા સ્મૃતિઓમાં બતાવેલા દેશ અને કુળને અનુરૂપ હિતકારક ધર્મનું અનુષ્ઠાન કરો ધર્મમૂલક સદાચારનું સેવન કરો અર્થ અને કામ પણ જો ધર્મથી રહિત હોય તો તેમનો પરિત્યાગ કરી દેવો જોઈએ રાત દિવસ ઇન્દ્રિય વિજયરૂપી યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ કેમ કે જીતેન્દ્રિય રાજા જ પ્રજાને પોતાના વશમાં રાખી શકે છે લક્ષ્મી અત્યંત ચતુર રમણીની જેમ ચંચળ હોય છે વિનયરૂપી ગુણ ધારણ કરવાથી જ તે રાજાઓની પાસે દીર્ઘકાળ સુધી રહે છે જે અતિશય કામી અને ઘમંડી છે જેમનું બધું કાર્ય વિચાર્યા વિના જ થાય છે તે મૂર્ખ રાજાઓની સંપત્તિ તેમના આયુષ્યની સાથે જ નષ્ટ થઈ જાય છે વ્યસન અને મૃત્યુ એમાં વ્યસનને જ કષ્ટપ્રદ કહે છે કહ્યું છે વ્યસનમાં પડેલા રાજાની અધોગતિ થાય છે અને જે વ્યસનથી દૂર રહે છે તે સ્વર્ગ લોકમાં જાય છે વ્યસનસ્ય ચ મૃત્યો સ્વ વ્યસનમ કષ્ટમ ઉચ્યતે વ્યસન અધ્યો વ્રજતિ સર્વાત્ય વ્યસની નૃપ 95-31 શ્લોક વ્યસન અને દુઃખ મોટા ભાગે કામથી ઉત્પન્ન થાય છે તેથી કામનો પરિત્યાગ કરો પાપોમાં ફસાયા પછી વૈભવ અને ભોગ સ્થિર રહેતા નથી તે શીઘ્ર નષ્ટ થઈ જાય છે ચાલતા રોકાતા જાગતા અને સૂતી વખતે પણ જેનું ચિત્ત વિચારમાં સંલગ્ન રહેતું નથી તે જીવતો હોવા છતાં મરેલા જેવો છે વિદ્વાન પુરુષ વિષય ચિંતા છોડીને સમતાપૂર્ણ સ્થિર અને વ્યવહારિક યુક્તિથી પરમાર્થનું સાધન કરે છે મનુષ્યનું ચિત્ત બાળક જેવું ચંચળ હોય છે તેથી તેની પાસે બળપૂર્વક કામ લેવું જોઈએ રાજન ધર્મના તત્વદર્શી વૃદ્ધ પુરુષની બુદ્ધિનો આશ્રય લઈને પરાબુદ્ધિ દ્વારા પોતાના કુપથગામી ચિત્તને વશમાં કરવું જોઈએ લૌકિક ધર્મ મિત્ર ભાઈ બંધુ હાથ પગનો ઉપયોગ દેશાંતરનો પ્રવાસ શરીરે ઉઠાવેલું કષ્ટ તથા તીર્થ માટે યત્ન કરવો વગેરે કોઈ પણ ક્રિયા પરમપદની પ્રાપ્તિમાં સહાયક થઈ શકતા નથી માત્ર પરમાત્મામાં મન જોડીને તેમનું નામ જપવાથી તે પદની પ્રાપ્તિ થાય છે તેથી રાજન વિદ્વાન પુરુષ માટે ઉચિત છે કે તેણે વિષયો પાછળ દોડતા ચિત્તને રોકવા માટે યત્ન કરવો જોઈએ યત્નથી જ તે અવશ્ય વશ થઈ જાય છે જે મનુષ્ય મોહિત થઈ જાય સ્વયં વિચાર કરવામાં અસમર્થ હોય તો તેણે વિદ્વાન મિત્રો પાસે જઈને પ્રશ્ન પૂછવો જોઈએ તેઓ પૂછવાથી યથાર્થ કર્તવ્યનો ઉપદેશ આપે છે કલ્યાણની કામના રાખનારે દરેક ઉપાયે કામ ક્રોધને વશ કરવા જોઈએ કેમ કે તે બંને કલ્યાણ માર્ગમાં વિઘ્નો નાખવા તૈયાર રહે છે રાજન કામ અતિ બળવાન છે તે શરીરમાં રહેનારો મહાન શત્રુ છે શ્રેયની અભિલાષા રાખનારા પુરુષે તેને આધીન ન થવું જોઈએ તેથી વિધિપૂર્વક પાલન કરેલો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે તેથી તમે ધૈર્ય ધારણ કરીને ધર્મનું આચરણ કરો આ શ્વાસ અતિ ચંચળ છે જીવન તેને આધીન છે આવી સ્થિતિમાં કોણ ધર્માચરણમાં વિલંબ કરશે રાજન જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેમનું ચિત્ત પણ આ નિષિદ્ધ વિષયોને છોડતું નથી હાય આ કેટલા દુઃખની વાત છે રાજનના કામના મોહમાં પડીને તમારી પૂરી જિંદગી વ્યર્થ ચાલી ગઈ હવે તો પોતાનું હિત સાધવામાં લાગો છો રાજન તમારા માટે સર્વોત્તમ હિતની વાત કહું છું કેમ કે હું તમારો પુરોહિત અને તમારા હિત અહિતના કાર્યોનો ભાગી છું મનીશ્વરોએ બ્રહ્મહત્યા મદિરાપાન ચોરી ગુરુપત્ની ગમન વગેરે મહાપાતક કહ્યા છે તે બધામાંથી મનુષ્યો દ્વારા મન વાણી અને શરીરથી પણ કરેલા જે પાપ છે તે બધાને વૈશાખ માસ નષ્ટ કરી નાખે છે જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તે જ પ્રમાણે વૈશાખ માસ પાપરૂપી મહાન અંધકારને સંપૂર્ણ નષ્ટ કરી નાખે છે તેથી તમે વિધિપૂર્વક વૈશાખ વ્રતનું પાલન કરો રાજન मनुष्य वैशाख मास नी विधि ना अनुष्ठान द्वारा थनारा पुण्य ना प्रभाव थी जन्म भरना करेला घोर पापो नो परित्याग करीने परम धाम ने प्राप्त थाय छे। तेथी महाराज तमे पण आ वैशाख मास मा प्रातः स्नान करीने विधिपूर्वक भगवान मधुसूदन नी पूजा करो। जेम कूटवा झाटकवानी क्रिया थी चोखानी भूसी उड़ी जाय छे, मांजवा थी तांबानी काळास चाली जाय छे, तेज प्रमाणे शुभ कर्मनो अनुष्ठान करवाथी मनुष्यना अंतकरणनो मेल धोवाई जाय छे। राजाए कह्युं, सौम्य स्वभावना गुरुदेव, तमे मने ते अमृत पायो जेनी उत्पत्ति समुद्रमांथी थई नथी। तमारो उपदेश संसार रूपी रोगनुं निवारण तथा दुष्व्यसनोथी मुक्ति अपावनारुं औषध छे। તમે કૃપાપૂર્વક મને આ ઔષધનું પાન કરાવ્યું છે। વિપ્રવર, સત્પુરુષોનો સમાગમ મનુષ્યને હર્ષ પ્રદાન કરનારા તથા જરા મૃત્યુના અપહરણ કરનારી સંજીવની બુટ્ટી છે। આ પૃથ્વી પર જે જે મનોરથ દુર્લભ માનવામાં આવ્યા છે તે બધા સાધુ પુરુષોના સંગથી પ્રાપ્ત થઈ જાય છે। જે પાપોનું અપહરણ કરનારી સત્સંગની ગંગામાં સ્નાન કરી ચૂક્યો છે તેને દાન તીર્થ સેવન તપસ્યા તથા યજ્ઞ કરવાની શી જરૂર છે। હર્ષ પ્રદો નૃણામ પાપ હાનિ કૃજ જીવનૌષધમ જરા મૃત્યુ હરો વિપ્રસિદ્ધિ સહ સમાગમમ યાની યાની દુરાપાની વાંછિતાની મહિતલે પ્રાપ્યંતે તાની તાન્યેવ સાધુના પિહ સગા સંગમાત યહ સ્નાત પાપ હરયા સાધુ સંગમંગ્યા કિમ તસ્ય दानेहि किम तीर्थेहि किम तपोभिहि किम द्वरेहि। छन्नम अध्याय 3-5 श्लोक संख्या। प्रभु आज थी पहला मारा मन में जे जे भाव आवता हता ते बधा मात्र काम सुख प्रत्ये लोभ उत्पन्न करवा वाला हता, परंतु आजे तमारा दर्शन थी तथा वचन सांभळवाथी तेमा दिव्य भाव आवी गयो। मूर्ख मनुष्य एक जन्मना सुख माटे हजारों जन्मना सुख नष्ट करी नाखे छे, અને વિદ્વાન પુરુષ એક જન્મથી હજારો જન્મ સુધારી લે છે। હાય હાય, કેટલા દુઃખની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક પોતાના મનને સદા કામજનિત રસના આસ્વાદન સુખમાં જ ફસાવી રાખવાને કારણે કદી કાંઈ પણ આત્મકલ્યાણનું કાર્ય ન કર્યું। અહો, મારા મનનો આ કેવો મોહ છે જેમાં મેં સ્ત્રીઓના રવાડે ચડીને પોતાના આત્માને ઘોર વિપત્તિમાં નાખી દીધું, જેનું ભવિષ્ય અત્યંત દુઃખમય છે તથા જેનાથી પાર ઉતરવું બહુ કઠણ છે। ભગવાન, તમે સ્વતઃ સંતુષ્ટ થઈને પોતાની વાણીથી મને મારી સ્થિતિનો બોધ કરાવી દીધો, હવે ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો। પૂર્વ જન્મમાં મેં કંઈક પુણ્ય કર્યા હતા જેથી તમે જ્ઞાન આપ્યું છે, ખાસ કરીને તમારા ચરણોની ધૂળથી આજે હું પવિત્ર થઈ ગયો। વક્તાઓમાં શ્રેષ્ઠ, હવે તમે મને વૈશાખ માસની વિધિ કહો। કશ્યપજી બોલ્યા, રાજન, બુદ્ધિમાન પુરુષે પૂછ્યા વિના અથવા અન્યાયપૂર્વક પૂછવાથી કોઈને ઉપદેશ આપવો ન જોઈએ। સંસારમાં જાણવા છતાં જળવત અજાણની જેમ વર્તન કરવું, ના પૃષ્ઠ કશ્ય ચિદ બુર્યાંત બુર્યાન્ન ચાન્યાપેન પૃચ્છત જાનનપ્પી હિ મેઘાવી જળવલોક આચરેત। છિન્નમ અધ્યાયનો 17મો શ્લોક। પરંતુ વિદ્વાન શિષ્યો પુત્રો અને શ્રદ્ધાળુ પુરુષોને તેમના હિતની વાત પૂછ્યા વિના જ કહેવી જોઈએ। વિદુષામથ શિષ્યાણામ પુત્રાણામ ચ કૃપાવતા અપુષ્ટમપી વક્તવ્યમ શ્રેય શ્રદ્ધાવંતા હિતમ। રાજન, હવે તમારું મન ધર્મમાં સ્થિત થયું છે તેથી તમને વૈશાખ સ્નાનના ઉત્તમ વ્રતનું પાલન કરાવીશ। ત્યાર પછી પુરોહિત કશ્યપે રાજા મહિરથને વૈશાખ માસમાં સ્નાન દાન અને પૂજન કરાવ્યું। શાસ્ત્રમાં વૈશાખ સ્નાનની જેવી વિધિ તેમણે જોઈ હતી તેનું પૂરેપૂરું પાલન કરાવ્યું। રાજા મહિરથે પણ ગુરુની પ્રેરણાથી તે સમયે વિધિપૂર્વક બધા નિયમોનું પાલન કર્યું તથા માધવ માસનું જે જે વિધાન તેમણે કર્યું તે બધું આદરપૂર્વક સાંભળ્યું। તે રાજાએ પ્રાતઃકાળે સ્નાન કરીને ભક્તિભાવ સાથે પાદ્ય અને અર્ધ વગેરે આપીને શ્રીહરિનું પૂજન કર્યું તથા નિવેદ્ય ભોગ લગાવ્યો। યમરાજ કહે છે, બ્રહ્મન, ત્યાર પછી રાજા પર કાળની દ્રષ્ટિ પડી, વધારે પ્રમાણમાં રતિ સેવન કરવાથી તેમને ક્ષયરોગ થઈ ગયો હતો, એ કારણે તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું, પરિણામે તેમનું મૃત્યુ થઈ ગયું। તે સમયે મારા તથા ભગવાન વિષ્ણુના દૂત પણ તેમના લેવા પહોંચ્યા। વિષ્ણુ દૂતોએ તે સમયે મારા તથા ભગવાન વિષ્ણુના દૂત પણ તેમને લેવા પહોંચ્યા. વિષ્ણુ દૂતો આ રાજા ધર્માત્મા છે કહીને મારા સેવકોને ધમકાવ્યા અને સ્વયં રાજાને વિમાનમાં બેસાડીને તેઓ વૈકુંઠ લોકમાં લઈ ગયા. વૈશાખ માસમાં પ્રાતઃ કાળે સ્નાન કરવાથી રાજાનું પાતક નષ્ટ થઈ ચૂક્યું હતું. ભગવાન વિષ્ણુના દૂતો બહુ ચતુર હોય છે. તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર રાજા મહીરથને નરકના વિકટ માર્ગ પરથી લઈ ગયા. જતા જતા રાજાએ નરકમાં પડેલા જીવોનો આર્તનાદ સાંભળ્યો. અનેક પ્રકારની દારૂણ યાતનાઓના કારણે તે જીવોનું આક્રંદ બહુ ભયંકર હતું. એ સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે અત્યંત દુઃખી થઈને દૂતોને કહ્યું, જીવોના કણસવાનો આ ભયંકર અવાજ કેમ સંભળાય છે? શું કારણ છે? તમે આનું કારણ બતાવવાની કૃપા કરો. વિષ્ણુ દૂત બોલ્યા, જે પ્રાણીઓએ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જે પાપાચારી અને પુણ્યહીન છે, તેમને તામિસ્ત્ર વગેરે ભયંકર નરકોમાં નાખવામાં આવ્યા છે. પાપી મનુષ્ય પ્રાણ ત્યાગ પછી યમલોકના માર્ગમાં આવીને ભયાનક દુઃખ ભોગવે છે. યમરાજના ભયંકર દૂત તેમને આમ તેમ ઘસડે છે અને તે જીવો અંધકારમાં પડી જાય છે. તેમને અગ્નિમાં બાળવામાં આવે છે. તેમના શરીરમાં કાંટા ભોંકવામાં આવે છે. તેમને કરવતથી ચીરવામાં આવે છે તથા તે ભૂખ તરસથી વ્યથિત રહે છે. પરુ અને લોહીની દુર્ગંધના કારણે તેમને વારંવાર મૂર્છા આવી જાય છે. ક્યાંક તેમને ઉકળતા તેલમાં તળવામાં આવે છે. ક્યાંક તેમના પર મૂસળોનો માર પડે છે અને ક્યાંક તપાવેલી લોઢાની શિલાઓ પર નાખીને તેમને શેકવામાં આવે છે. ક્યાંક ઉલટી, ક્યાંક પરુ અને ક્યાંક લોહી તેમને ખાવા માટે મળે છે. મુર્દાની દુર્ગંધ ભરેલા કરોડો નરક છે, જ્યાં સરપત્ર વન છે, શિલાપાતના સ્થાન છે, જ્યાં પાપીઓને શિલાઓ પર પટકાવવામાં આવે છે તથા ત્યાંની સમતળ ભૂમિ પર અગ્નિથી તપેલી હોય છે. આ સિવાય ગરમ લોઢાના ઉકળતા તેલના, ચરબીના તપેલા થાંભલાના તથા કુટ સાલમલી નામના પણ નરક છે. છુરી, કાંટા, ખીલા અને અગ્ર જ્વાળાઓને કારણે શોભ અને ભય ઉત્પન્ન કરનારા ઘણા નરક છે. ક્યાંક તપેલી વૈતરણી નદી છે, ક્યાંક પરુથી ભરેલા અનેક કુંડ છે. આ બધામાં અલગ અલગ પાપીઓને નાખવામાં આવે છે. કેટલાક નરક એવા છે જે જંગલના રૂપમાં છે, ત્યાંના પાંદડા તલવારની ધાર જેવા છે. એ કારણે તેને અસિપત્ર વન કહે છે. ત્યાં પ્રવેશ કરતા જ સ્ત્રી પુરુષોના અંગ કપાવા અને છોલાવા માંડે છે. કેટલાક નરક ઘોર અંધકાર તથા અગ્નિની જ્વાળાઓના કારણે અત્યંત દારૂણ હોય છે. આ બધા નરકોમાં વારંવાર યાતના ભોગવવાના કારણે પાપી જીવો વિવિધ સ્વરે રડે છે અને વિલાપ કરે છે. રાજન, આ પ્રમાણે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરનારા પાપી જીવો કણસતા રહીને નરક યાતનાનું કષ્ટ ભોગવે છે. તેમના ક્રંદનનો અવાજ સંભળાઈ રહ્યો છે. બધા પ્રાણીઓને પોતાના પૂર્વકૃત ધર્મોનું ફળ ભોગવવું પડે છે. પરાઈ સ્ત્રીઓનો સંગ પ્રસન્નતા માટે કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે દુઃખ આપનારો જ છે. બે ઘડી સુધી વિષય સુખનું આસ્વાદન અનેક કલ્પો સુધી દુઃખ આપનારું બની જાય છે. રાજેન્દ્ર, તમે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કર્યું છે તેની વિધિનું પાલન કરવાથી તમારું શરીર પાવન બની ગયું છે. તેનો સ્પર્શ કરીને વહેનારા વાયુનો સ્પર્શ મળવાથી નારકી જીવો ક્ષણભર માટે સુખી થઈ ગયા છે. તમારા તેજથી એમની બહુ તૃપ્તિ મળી રહી છે. તેથી હવે આ નરકના જીવો કણસતા બંધ થઈ ગયા છે. પુણ્યશાળીના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તે સુખદ હોય છે તથા તેનો સ્પર્શ કરીને વહેનારો વાયુ પણ સુખદ હોય છે. નામ અપિ પુણ્યશિલા નામ શ્રુતમ સોખ્યાય કીર્તિતમ જાયતે તદ્વપુઃ સ્પર્શ વાયુઃ સ્પર્શ સુખાવહ. 97મો અધ્યાય 27મો શ્લોક. યમરાજ કહે છે, કરુણાના સાગર રાજા મહીરથ અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી વિષ્ણુના દૂતોની આ વાત સાંભળીને ગણગણા થઈ ગયા. ખરેખર સાધુ લોકોનું હૃદય માખણ જેવું હોય છે. જેમ નવનીત અગ્નિનો તાપ મળતા પીગળી જાય છે, તે જ પ્રમાણે સાધુ પુરુષોનું હૃદય પણ બીજાના દુઃખ જોઈને સંતપ્ત થઈને ઓગળી જાય છે. તે સમયે રાજાએ દૂતોને કહ્યું. રાજા બોલ્યા, આ નારકી જીવોને જોઈને મને બહુ વ્યથા થઈ રહી છે. હું આ વ્યથિત પ્રાણીઓને છોડીને જવા ઈચ્છતો નથી. મારા માનવા મુજબ સૌથી મોટો પાપી તે છે જે સમર્થ હોવા છતાં પણ વેદના અગ્રસ્ત લોકોના દુઃખ દૂર ન કરી શકે. જો મારા શરીરને અડીને જનારા વાયુના સ્પર્શથી આ જીવો સુખી થયા છે તો તમે લોકો મને તે જ સ્થાન પર લઈ જાઓ, કેમ કે ચંદન વૃક્ષની જેમ બીજાના તાપ દૂર કરીને તેમને આહલાદિત કરે છે, તથા જે પરોપકાર માટે સ્વયં કષ્ટ ઉઠાવે છે તે જ પુણ્યાત્મા છે. સંસારમાં તે જ સંત છે જે બીજાના દુઃખોનો નાશ કરે છે, તથા પીડિતોની પીડા દૂર કરવા માટે જેમણે પોતાના પ્રાણોને તણખલાની જેમ ન્યોછાવર કરી દીધા છે. જે મનુષ્ય હંમેશા બીજાની ભલાઈ માટે તૈયાર રહે છે તેમણે જ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. જ્યાં સદા પોતાના મનને જ સુખ મળે છે તે સ્વર્ગ પણ નરક જેવું જ છે. તેથી સાધુ પુરુષ સદા બીજાના સુખથી જ સુખી થાય છે. અહીં નરકમાં પડવું સારું, પ્રાણોનો વિયોગ થઈ જાય તે પણ સારું, પરંતુ દુઃખીઓના દુઃખ દૂર કર્યા વિના એક ક્ષણ સુખ ભોગવવું સારું નથી. પરતાપ પછિદ્દો યે તુ ચંદના ઇવ ચંદના હા પરોપકૃતયે યે તુ પીડયંતે કૃતિનો હી હિતે. સંત્રસ્ત એવ યે લોકે પરદુઃખ વિદારણા હા આર્તનામા તેનાર્થાર્થમ પ્રાણા યેષામ તૃણોપમા તેરિયમ ધાર્યતે ભૂમિ નરેહિ પરહિતો ધતેહિ મનસો યત સુખમ નિત્યમ સ સ્વર્ગો નરકોપયમ નરકોપમઃ તસ્માત પરસુખનેવ સાધવઃ સુખિનઃ સદા વરમ નિર્યપાતો અત્ર વરમ પ્રાણી વિયોજનમ ન પુનઃ ક્ષણમાર્તાનામાર્તી નાશ મૃતે સુખમ. 97મા અધ્યાયના 32-35 શ્લોક સંખ્યા. દૂત બોલ્યા, રાજન, પાપી પુરુષ પોતાના કર્મોનું જ ફળ ભોગવીને ભયંકર નરકમાં પડે છે. જેમણે દાન હોમ અથવા પુણ્ય તીર્થોમાં સ્નાન નથી કર્યું, મનુષ્યનો ઉપકાર તથા કોઈ ઉત્તમ પુણ્ય કર્મ નથી કર્યું, યજ્ઞ તપસ્યા અને પ્રસન્નતાપૂર્વક ભગવાનના નામના જપ નથી કર્યા, તેવા લોકો જ પરલોકમાં આવીને ઘોર નરકોમાં પડે છે. જેમનો સ્વભાવ દૂષિત છે, જે દુરાચારી, વ્યવહારમાં નિંદિત, બીજાની બુરાઈ કરવાવાળા અને પાપી છે તે જ નરકોમાં પડે છે. જે પાપી પોતાના મર્મભેદી વચનોથી બીજાના હૃદયને આઘાત પહોંચાડે છે, તથા જે પરાઈ સ્ત્રીઓ સાથે વિહાર કરે છે તે નરકોમાં પડે છે. હે રાજન, આવો હવે ભગવાનના ધામમાં જઈએ. તમે પુણ્યશાળી છો તેથી તમારું અહીં રોકાવું યોગ્ય નથી. રાજાએ કહ્યું, વિષ્ણુદૂતો, જો હું પુણ્યાત્મા છું તો આ મહાભયંકર યાતના માર્ગથી મને કેમ લાવવામાં આવ્યો? મેં ક્યું પાપ કર્યું છે તથા ક્યાં પુણ્યના પ્રભાવથી હું વિષ્ણુધામમાં જઈશ? તમે મારા સંશયનું નિવારણ કરો. દૂત બોલ્યા, રાજ, તમારું મન કામાસક્ત હતું તેથી તમે કોઈ પુણ્ય યજ્ઞનું અનુષ્ઠાન નથી કર્યું, તેથી તેમને આ માર્ગ પર લાવવામાં આવ્યા છે. પરંતુ સતત 3 વર્ષો સુધી તમે પોતાના ગુરુની પ્રેરણાથી વૈશાખ માસમાં વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કર્યું છે, તથા મહાપાપો અને અતિપાપોનો વિનાશ કરનારા ભક્ત વત્સલ વિશ્વેશ્વર ભગવાન મધુસૂદનની ભક્તિપૂર્વક પૂજા કરી છે. આ બધો પુણ્યનો સાર છે. માત્ર આ એક જ પુણ્યથી તમે દેવતાઓ દ્વારા પૂજિત થઈને વિષ્ણુધામમાં જઈ રહ્યા છો. રાજન, જેમ એક જ તણખો પડી જવાથી ઘાસનો મોટો જથ્થો બળી જાય છે, તે જ પ્રમાણે વૈશાખમાં પ્રાતઃ સ્નાન કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જાય છે. જે વૈશાખમાં શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે સ્નાન કરે છે તે હરિભક્ત પુરુષ અતિ પાપોથી છૂટીને વિષ્ણુપદને પ્રાપ્ત થાય છે. ભક્તયા સંપૂજિતો વિષ્ણુર્વિશ્વેશો મધુસૂદનઃ મહાપાપાતી પાપપોદ્ય નિહંતા મધુસૂદનઃ સર્વેકસારેણ પુનસ્તેનેકેન નરેશ્વર નિયસે વિષ્ણુભવનમ પૂજ્યમાન મરુદ્ગણૈ યથેવ વિસ્ફુલિંગન જ્વાલયતે તૃણસંચયઃ પ્રાતઃ સ્નાનેન વૈશાખે તથા ધોધો નરેશ્વરે વૈશાખે માસી યો યુક્તો યથોક્ત નિયમે નરઃ હરિભક્તો અતિ પાપેર ધૈર્ય મુક્તો અચ્યુત પદમ વ્રજેત. 97મા અધ્યાયના 46-48 અને 50મો શ્લોક. યમરાજ કહે છે, બ્રહ્મન, ત્યારે દયાસાગર રાજાએ તે પીડિતોના દુઃખથી દુઃખી થઈને ભગવાન શ્રી વિષ્ણુના દૂતોને વિનયપૂર્વક કહ્યું. સાધુ પુરુષ પ્રાપ્ત થયેલા ઐશ્વર્યનું, ગુણોનું તથા પુણ્યનું એ જ ફળ માને છે કે કષ્ટમાં પડેલા જીવોની એમના દ્વારા રક્ષા કરવામાં આવે. જો મારું થોડું પણ પુણ્ય છે તો તેના પ્રભાવથી આ નરકમાં પડેલા જીવ નિષ્પાપ થઈને સ્વર્ગમાં ચાલ્યા જાય અને તેમના સ્થાન પર નરકમાં હું રહું. રાજાના આ વચન સાંભળીને શ્રી વિષ્ણુના મનોહર દૂત તેમના સત્ય અને ઉદારતા પર વિચાર કરીને આ પ્રમાણે બોલ્યા, રાજન, આ દયારૂપી ધર્મના અનુષ્ઠાનથી તમારા સંચિત ધર્મની વિશેષ વૃદ્ધિ થઈ છે. તમે વૈશાખ માસમાં જે સ્નાન દાન જપ હોમ તપ અને દેવ પૂજન વગેરે કર્મ કર્યા છે તે અક્ષય ફળ આપનારા થઈ ગયા. જે વૈશાખ માસમાં સ્નાન દાન કરીને ભગવાનનું પૂજન કરે છે તે બધી બધી કામનાઓને પ્રાપ્ત થઈને શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. એક બાજુ તપ દાન અને યજ્ઞ વગેરે શુભ ક્રિયામાં અને એક બાજુ વિધિપૂર્વક આચરેલું વૈશાખ માસનું વ્રત હોય તો આ વૈશાખ માસના વ્રતનું પુણ્ય જ મહાન છે. રાજન, વૈશાખ માસના એક દિવસનું પુણ્ય જે એક દિવસનું પણ જે પુણ્ય છે તે તમારા માટે બધા દાનોથી વધીને છે. દયા સમાન ધર્મ, દયા સમાન તપ, દયા સમાન દાન અને દયા સમાન કોઈ મિત્ર નથી. ન દયા સદૃશો ધર્મો, ન દયા સદૃશ તપઃ, ન દયા સદૃશમ દાનમ, ન દયા સદૃશ સખા. 98મા અધ્યાયનો 15મો શ્લોક. વૈશાખ માસના એક દિવસનું પુણ્ય જે છે તે તમારા માટે બધા દાનોથી વધીને છે. દયા સમાન ધર્મ, દયા સમાન તપ, દયા સમાન દાન અને દયા સમાન કોઈ મિત્ર નથી. પુણ્યનું દાન કરનાર મનુષ્ય સદા લાખ ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. ખાસ તો તમારી દયાના કારણે ધર્મની વિશેષ વૃદ્ધિ થઈ છે. જે મનુષ્ય દુઃખી પ્રાણીઓનો દુઃખમાંથી ઉદ્ધાર કરે છે તે જ સંસારમાં પુણ્યાત્મા છે. તેને ભગવાન નારાયણના અંશથી ઉત્પન્ન સમજવો જોઈએ. રાજન, વૈશાખ માસની પૂર્ણિમાએ તીર્થમાં જઈને જે તમે બધા પાપોનો નાશ કરનારું સ્નાન દાન વગેરે પુણ્ય કર્યું છે તેને વિધિવત ભગવાન શ્રી હરિને સાક્ષી બનાવીને 3 વાર પ્રતિજ્ઞા કરીને આ નરકના જીવોને માટે દાન કરી દો, જેથી બધા નરકમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલ્યા જશે. અમારો તો એવો વિશ્વાસ છે કે દુઃખી જીવોને શાંતિ આપવાથી જે આનંદ મળે છે તેવો આનંદ મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ દ્વારા પણ મળી શકતો નથી. સૌમ્ય, તમારી બુદ્ધિ દયા અને દાનમાં દ્રઢ છે તે જોઈને અમને પણ ઉત્સાહ થાય છે. રાજ, જો તમને યોગ્ય લાગે તો હવે વિલંબ કર્યા વિના આમને તમારું પુણ્ય આપી દો જે નરક યાતનામાંથી મુક્ત કરનારું છે. વિષ્ણુ દૂતોના પ્રમાણે કહેવાથી દયાળુ રાજા મહિરથે ભગવાન ગદાધરને સાક્ષી બનાવીને 3 વાર પ્રતિજ્ઞાપૂર્વક સંકલ્પ કરીને તે નારકી જીવોને માટે પોતાનું પુણ્ય અર્પણ કરી દીધું. વૈશાખ માસના એક દિવસનું પુણ્ય અર્પણ કરવાથી તે બધા જીવો યમ યાતનાથી મુક્ત થઈ ગયા. તેઓ અત્યંત હર્ષપૂર્વક શ્રેષ્ઠ વિમાન પર બેઠા અને રાજાની પ્રશંસા કરતા તેમને પ્રણામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ દાનથી રાજાને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થઈ. મુનિઓ અને દેવતાઓનો સમુદાય તેમની સ્તુતિ કરવા લાગ્યો તથા તેઓ જગદીશ્વર શ્રી વિષ્ણુના પાર્ષદો દ્વારા અભિવંદિત થઈને તે પરમ પદને પ્રાપ્ત થયા જે મોટા મોટા યોગીઓને માટે પણ દુર્લભ છે. દ્વિજ શ્રેષ્ઠ, આ વૈશાખ માસ અને પૂર્ણિમાનું થોડું મહાત્મ્ય કહેવામાં આવ્યું. આ ધન યશ આયુ તથા પરમ કલ્યાણ પ્રદાન કરનારું છે. એટલું જ નહીં, આનાથી સ્વર્ગ તથા લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય છે. આ ઉત્તમ મહાત્મ્ય અંતકરણને શુદ્ધ કરનારું તથા પાપોનું પ્રક્ષાલન કરનારું છે. માધવ માસનું આ મહાત્મ્ય ભગવાન મધુસૂદન ભગવાન માધવને બહુ પ્રિય છે. રાજા મહીધરનું ચરિત્ર અને અમારા બંનેનો સંવાદ સાંભળવા વાંચવા અને અનુમોદન કરવાથી મનુષ્યને ભગવાનની ભક્તિ મળે છે જેથી સમસ્ત દુઃખોનો નાશ થઈ જાય છે. શુતજી કહે છે, ધર્મરાજની આ વાત સાંભળીને તે બ્રાહ્મણ તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. તેણે પૃથ્વી પર દર વર્ષે પોતે તો વૈશાખ સ્નાનની વિધિનું પાલન કર્યું જ, વધારામાં બીજા લોકો પાસે પણ કરાવ્યું. આ બ્રાહ્મણ અને યમરાજનો સંવાદ મેં તમને વૈશાખ માસના પુણ્યમય સ્નાનના પ્રસંગમાં સંભળાવ્યો છે. જે એકાગ્રતાથી વૈશાખ માસના મહાત્મ્યનું શ્રવણ કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થશે. અધ્યાય 49મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.